એને ડોક્ટર ભેગા કરી મેં કહ્યું ઊંચા ઊંચા થયા મારી મમ્મી કહે હા જ્યાં અટેક છે ત્યારે ખબર બિચારી ખર્ચ તો લઈ પડે તારે હું ચાલી છું તારે આ તો કુદરત નેચર હતું થયા જ કરતું હતું એમાં અટકી તરતાર ભાગ કઈ બાકી હોય છે ને શું અને આપડા લોકો તો કોને મરણ કે છે જયારે માણસ માં છેલ્લો શ્વાસ નીકળી જાય છે ત્યારે મરણ કે છે જેમ આ લાકડો હોય છે તે કલાક થી જરાતું હોય મોટું લાકડું હોય તો પણ જયારે બે ટુકડા જુદા પડે ત્યાં કે લાકડું કપાઈ ગયું એમ કે છે કપાતું નતું તમને કેવું લાગે છે જન્મતા જ હે જન્મતા જ કરવાથી ફરી રહી છે મરણ ની મરણ થાય છે તમારા શબ્દ રહી ગયું કે કર્મ નું ફળ ક્યારે મળે તેમ હવે કર્મ કોને કહેવાય કે આ બધું પ્રારબ્ધ હવે પુરસાદ કોને કહેવાય એને કર્મ કહેવાય પુરસાદ ને તે પ્રારબ્ધ એટલે કર્મ ફળ પ્રારબ્ધ એટલે કર્મ ફળ અને પેલું કર્મ બીજ એટલે કર્મ બીજ નાખીએ તો કર્મ ફળ આવે એટલે કર્મ બીજ કોને કેવું ત્યાં કે તમે મુંબઈમાં ગયા હોય અને તમારો કોઈ ફ્રેન્ડ હોય એને ત્યાં રૂમો હોય અને તો તમે હાડા ગયા કે ચાર પાંચ જણને તેડી અને એમ તો ગયા એને કહો કે ભાઈ સુકુમાર બારણું ખોલો તાર સુકુમાર પછી કોણ છો તાર કે શ્રી રશ્મિકાંત છું એટલે ખોલે બારણું પછી આપણને શું કે આવો પધારો બધું સારા સારા રાખીએ બોલે આપણને બિહારે સમજ પડે પણ મનમાં એના મનમાં શું થાય કે અત્યારે ક્યાંથી હું આ બધા એ પુરસાદ એ તમારો પુરસાદ આવો પધારો એ પ્રારબ્ધ તબિયત હારી હતી આવો પધારો મોડા હોત તો ભાઈ ભૂલી જાત ને આવો પધારો કહો છે પ્રારબ્ધ એ ચૂકવાય છે પ્રારબ્ધ ચૂકાય છે પ્રારબ્ધ ફેરી દેવાનું ફળ આપીને અને આ નવો પુરસાદ તમારા બાંધી રહ્યા છે તમારે લઈ જજો આવે અત્યારે કઈ થી મુવા છે શું કે હવે તેમ છતાં પેલા લોકો પાછું કે પાછા પેલો ખાનદાન માણસ ચૂકવા છોડે નઈ થોડી થોડી થોડી થોડી થોડી પણ શું થોડી ચા ચા તાર પેલા શું કે અત્યારે ચા બાર રવા દે ને ખીચડી કઈ છે ચાલ છે ભાઈ ભાઈ આ પુરસાદ પુરસાદ બગડવો ના આ બગડ છે ચાલ છે ભારત બગડેલું છે ચાલ છે આપડે પોતાના માટે આવતો બહુ બગાડીએ તમને કેમ લાગે તમે પૂછ્યું એટલે જવાબ દીકરી એને પુરસાદ કહેવાય સમજ ને અત્યારે કોઈ તમને બે ચાર ગાળો દે તો તમે ઉગ્ર થઈ જાઓ તેને બદલે જો તમે ઉગ્ર થવું એ પણ પુરસાદ છે અને ક્ષમતા રાખવી તે પણ પુરસાદ છે તમને જે પુરસાદ કરે ઉગ્ર થવું તો તેનું ફળ કડવા આવશે અને ક્ષમતા રાખશો તો મીઠા આવશે તમને જે અનુકૂળ આવે તે ફળ લેજો વાર જેવો આવે ઉગ્ર થવું થાય ફળ આવવાનો તો સમજે ને ઉગ્ર તમારે કશું બધી બીજા સંજોગો ની જરૂર હોય મહેનત થઈ જાય છે ને નહીં થઈ જતો સમજાય ને પુરુષાર્થ આ અવતારનું જે પુરુષાર્થ છે આ અવતારમાં આપણે કહ્યું ને કે ભાઈ અત્યારે કઈ સીમાં એ પુરસાદ થયું એને આપણે ક્વોઝિટ કહીએ છીએ ઇંગ્લિશમાં હું એને ક્વોઝિટ કહું છું કે આખી જિંદગીના જે ક્વોઝિટ આ બધા થયેલા છે એ ક્વોઝિટ આવતા ભાવમાં ઇફેક્ટિવ થાય છે અને ઇફેક્ટિવ એ પ્રારબ્ધ છે ક્વોઝિટ એ પુરસાદ છે એટલે આ જગત ક્વોઝિટ એર ઇફેક્ટ ડિફેક્ટ ક્વોઝિટ એર ઇફેક્ટ ડિફેક્ટ ક્વોઝિટ ચાલ્યા જ કરે છે નિરંતર ક્યાં સુધી ચાલ્યા કરશે જ્ઞાની પુરુષ છે ક્વોઝિટ બંધ નહીં કરાવે ત્યાં સુધી ઇફેક્ટ બંધ થઈ શકે આપ સમજે ને ઇફેક્ટ બંધ થઈ શકે ને ઇફેક્ટ એટલે પરિણામ પરીક્ષા આપવી અને પરિણામ ભોગવવું તેમાં કયું ફેરવી શકાય આપણે? આપડે કયા ફેરવી શકીએ? પરીક્ષા આપતી વખતે ફેરફાર થઈ શકે, પણ પરિણામ માં ફેર એવા ઇફેક્ટ માં ફેરફાર ના થાય. શું થયું? આ ઇફેક્ટ માં ફેરફાર ના થાય, કોઝિંગ માં ફેરફાર થઈ શકે. તમે તમે સમજી ગયા? એટલે તમને પૂછો કે આ અત્યારે કઈ થી મારે શું જવાબ આપવો જોઈએ? ખરી રીતે પ્રસાદ સારો કરવો હોય તો હું કહું કે તમે કૃષ્ણ ભગવાન કે જેને માનતા હોય તેને કહી કહે, હે કૃષ્ણ ભગવાન, આ કાળ ના દબાણ ને લઈને મારાથી આવું અવરા ભાવ થઈ ગયા, એટલે હું છે તે હવે હું કઉ છું કે ભલે આયા અને એમનો આતિથ્ય મારે થાવ એવી ભાવના એટલું ફેરવી નાખો ને, તો પેલું જૂનું પૂછાઈ જશે અને નવો પુરસાદ થશે. શું કહ્યું તમે? સમજ બની શકે એવું છે તમને? તમે સમજ્યા ને? પુરસાદ એટલે પુરસાદ કરવો પડે એમને, તે સહજ ભાવ થાય પુરસાદ કેમ કહેવાય? સહજ ભાવ ગુસ્સો જ આવી જાય. સહજ ભાવ પેલું થઈ ગયું કે અત્યારે કઈ થી આ પુરસાદ તો આપડે કરવો પડે. હવે ગુસ્સા ને કાબુ માં કેવી રીતે લાવો? ગુસ્સા ને કાબુ માં કેવી રીતે લાવો? ગુસ્સો આવે છે અને કાબુ માં કેવી રીતે લાવો? ગુસ્સા ને ક્રોધ, ક્રોધ આવે, ક્રોધ ને કાબુ લાવો ને, પછી શું કરશો? સારો પુરુષાર્થ, સારો પુરુષાર્થ, સારો પુરસાદ. એવું છે ને કે આ બધું ક્રોધ બોધ બધા કાબુ લાવવાનું બધા જોખમ છે. શું જોખમ છે? ત્યાં કહે છે ક્રોધ માન માયા લોભ ની મધર છે ને, એનું નામ જાણો છો? ક્રોધ માન માયા લોભ રાગ ને દ્વેષ છ જની મધર છે સાતમી, તે એનું નામ માયા. શું? આ માયા ના છ પુત્રો. તે માયા શું કે છે? કે મારા ક્રોધ લાભ ના છોકરા ને બહુ લોકો મારી નાખે છે. પણ તેની જોડે મારો જે માન નામનો છોકરો છે આ મજબૂત થતો જાય છે. કારણ કે લોકો મેં ક્રોધ ને દબાવ્યો, માન નામનો મજબૂત થયો. એમાં તમે શું દફો શું કર્યો? સમજ પડે છે આ બધું? એટલે મારા માન નામનો છોકરો મજબૂત થયા કે છે. તારે માયા કઈ રીતે તમારો અંતર? મારે નહીં, મને નિવાસી કરનારો કોઈ પાક્યો જ નથી. કે મને નિવાસી કરનારો એક ફક્ત બુદ્ધિ વગર નો જ્ઞાની પુરુષ હોય તો જ મને નિવાસી કરે. ત્યાં બુદ્ધિ વગર જ્ઞાની પુરુષ શું કરે? હું બે કલાક માં તો અહંકાર હું ટકાવી આપું. બોલો, ગયું કે ના ગયું? એટલે શું અવાજ? અહંકાર ને મમતા દેવ તમે પોતે એક્સેપ્ટ કરો, મારો અહંકાર જતો રહ્યો. સમજ ને? ત્યારે એ અહંકાર એટલે જે પેલો વધી જતો હતો તે ગયો, અને અહંકાર મર્યો એટલે બધા જતા રહેવાના. શું કહ્યું? માયા કદ મારા અહંકાર નામના છોકરા ને મારે તો મારી નિર્વાહ થઈ જવાની. કે આપડે અહંકાર ઉડાડી દેલો સાડા રાત, અમારા હાથમાં છે અધિકાર એટલે. પણ હિંસા વગર, અહિંસક રીતે હિંસા એને નહીં કરવાની. કોઈ ચીજ ને હિંસા કરાય નહીં એને, પણ અહિંસક રીતે કરવાનું. શું કહ્યું? સમજાવીને બધું હિસાબ કરીને. હા, તમારે વખતે એમને એમ છતાં એટલે ક્રોધ જરા નરમ કરવો હોય સાધારણ. શું? તો ક્રોધ તો તમને આવતો જ નહીં, તમે કરો છો બધો. જો તમને ક્રોધ આવતો હોય તો એક માણસ દેખાવાના મારે તો તમે ગુસ્સે થઈ જાવ ના થઈ જાવ? અને એવો જ દેખાડો ડુંગર પર થી પડે, તમારા માથા પર લોહી નીકળે તો શું કરો? તીકડે તમે ગાળો દો ડુંગર ને તો શું કરો? ના, એટલે તમે જોઈ લો, કોઈ નથી. પેલું તમને કોઈ દેખાશે ને ક્રોધ કરે છે? નથી રે, તેવાય કોઈ નથી. આ તમને ઊંધું જ આવું છે, તમારા ડુંગર માં કોઈ નથી દેખાતું. એટલે ઠંડુ રહેવાની શક્તિ છે જ તમારી. હા, પણ તમે ઊંધું જુઓ કે આ જો આ જ મારનારો, એ માનર આ દુનિયામાં કોઈ કોઈને મારી શકે એમ છે જ નહીં. અને જે દેખાય છે આ મારનારો તે ભ્રાંતિ છે. શું છે? તમારો હિસાબ તમને જ પાછો આપે છે લોકો. એક વાક્ય જો સમજી લો કે બે ગાળ મળી જાય ને તમને, બે ગાળ, તો તમારે શું કરવું છે? જો તમને ગમતી હોય તો પાંચ પાંચ બીજી આપો. ના ગમતી જેને કહી દો ને આપણે ચોખ્ખા ઉધાર કરવાનું બંધ કેતો તમે હજુ ને તો આ હિસાબ ચોખ્ખો થશે, નહીં તો બીજો ચોખ્ખો રસ્તો બીજો છે, બીજો એનો ઉપાય જ નથી આ જ રસ્તો એનો. કારણ તમને બે આપે છે રી, તો કોઈ પણ વસ્તુ આપવા આવે ને એટલે જાણવું કઈ પાછલું હિસાબ છે, આ ચોપડે નથી પણ કોઈ પણ હિસાબ છે માટે આપણે લઈ લઈ ભાઈ આપણું ચોખ્ખું થઈ ગયું આથી આપણે છૂટા. નહીં તો ગમતું હોય પાંચ આપજો, હું તો કઈ ના નથી કેતો. એટલે આપવાથી પછી તમારો વેપાર ચાલુ રહેશે, મેં તો આપવાનું બંધ કરી દીધું એટલે મારો વેપાર બંધ થઈ ગયો બધો. મને કે તમારે ચીર થયા, તમે થઈ શકો છો કારણ કે આજુબાજુ સગા વાળા એ બધા ભાઈઓ ઘરના માણસો એ બધા છે ને કડવા કડવા પહેલા પાયા ને તેને આગળ જાણી ખુશી થઈ ગયા. એમને એમને કશું કહ્યું નથી, તારે તો કડવું પીવો અને ઘડું લીલું થાય તાર માટે જ થાય એવું તમારે માટે. હા મને તો તાર માધી જેવા મંદિર માં જવું બાર બાર જ્યોતિર્લિંગમાં. એટલે શું કે પૂજા કરવા આવે, પૂજા કરવા આવે મૂર્તિ બધા ચાર મારે જાતે આયા. રણછોડજી તો શું કે આપડે તો રણછોડજી છે તો જોતા શું કેતા. ચલો શું શું કે બોલ. ગોકુલ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગે સ્વસ્તિ રણછોડ. એ બધા કે રણછોડજી જાતા આયા, ગોકુલ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર શ્રી રણછોડ રાય નું હૃદય કમળ હું છું એવું બધા બોલે ને. તો આખું મંદિર માં પહેરતા આખી કમિટી બમિટી બધી દર્શન કરે, પછી મંદિર માં બધા લોકો અહીંયા દર્શન કરે ને ત્યાં કરે, અને પાછો મને મૂર્તિ પાસે લઈ જઈને દર્શન ઉપર ચડાઈને કરાવડાવે. આવો વ્યવહાર બધો શું રણછોડજી આયા કે કોકના રણછોડજી પુણે ભરતો ના ભરાયું હોય તો મને કે દાદાજી હું તમારા દર્શન ચાર મિનિટ આવી જા પહોંચી ગયું. તો ભાઈ સમજવું પડશે ને. અને માધેજી બોલે ત્રિશુળ જગત જેર પીનારો શંકર પણ હું જને નીલકંઠ હું છું. શંકર પણ હું છું નીલકંઠ હું છું. જગત ઝેર પીવો ઝેર જગત ઝેર પીવાતું નથી તમને આપે નહી તો તમે ચડકાવો પછી એને આવું ઉભા પછી કડવું આપ્યું ના ચડકાવો રક્ષણ કરો ને તમારું. અમે આ જગત ને એવું જોયેલું છે, મેં મારી દ્રષ્ટિથી એવું જોયેલું છે આ જગત માં મને કોઈ દોષિત દેખાતો નથી, મારું ગજું કાપે તે દેખાતો નથી અને મને કોઈ દોષિત દેખાતો નથી, મને મારે તો એ દોષિત દેખાતો નથી. તમને દેખાય કેવી રીતે દેખાતા એ તમારી દ્રષ્ટિ બોલ છે, બીજું કશું નથી. દ્રષ્ટિ દોષ એનું નામ જ માનતી ને, જેમ છે એમ જોઈ શકતા નથી મનુષ્યો, તેનું આ બધું ભટકવાનું છે. એટલે હું તમને દ્રષ્ટિ આપું, આ દ્રષ્ટિ ફેરવી આવું, આ દ્રષ્ટિ લૌકિક દ્રષ્ટિ છે. આત્મસન્મુખ થઈ જોઈએ કે આત્મસન્મુખ થઈ જોઈએ દ્રષ્ટિ તારે બધું છે. આ પ્રશ્ન તમે સારો પૂછ્યા સાહેબ પૂછાતો, એટલે ગયા આવતા જે થયેલા કોઈ તે આવતા માં ઇફેક્ટ છે. હવે આ ઇફેક્ટ માં પાછું ક્વોઝી ઉત્પન્ન થાય તે વખતે જો ક્ષમતા રાખો હરેક બાબત માં ક્વોઝી માં બીજું બધું પ્રાર્થ છે. આપડે તો વહેલો ઉઠીને જાય ને, વહેલો ઉઠીને દુકાને જાય તો પુરુષાર્થી છે અને કલાક મોડો જાય એટલે પ્રાર્થી છે આવશું છે. એવું નથી વહેલો ગયો રઘવાટીઓ છે અને પાછળ ગયો આવું મો છે. એવું એવું પ્રાર્થ છે પ્રાર્થ. એટલે આ બધું બધા સંજોગો ભેગા થઈને કાર્ય કોઈ પણ કાર્ય થાય એ પ્રાર્થ. એ તમને સમજાય ને પ્રાર્થ ને વ્યાખ્યા તમને સમજાય ને. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એમાં સર્કમસ્ટેન્શિયલ એવિડન્સમાં એક બે તો તમે સમજી શકો અને બીજા પાછા તમે સમજી શકો મોટા મોટા સ્થૂલ કે ભાઈ આ મને સ્પેસ આ મળી આ સ્પેસ પર છે ને સ્પેસ તમને મળી છે ને એ અમારો એવિડન્સ. આ તમને આ કાળ એટલે તમે છતાં આશા રાખી રહી કે નવ વાગે આપણે વાતચીત થાય સારી પણ જે કાળે હિસાબ છે ને તે હિસાબ ભેગો થાય તારી તમે અભાઈ શકો ને સ્પેસ ટાઈમ ભાઈ બીજા કેટલા બધા ભેગો થાય વસ્તુઓ તારે કાર્ય થાય એનું નામ પ્રારબ્ધ. શું કહ્યું? સમજાય એવું છે ને? સમજાય એવું છે ને? કેમ લાગે? કેમ બોલ્યા? પ્રારબ્ધ બધું ભેગું થઈને થાય, પ્રારબ્ધ થાય. સ્વતંત્ર તમે અત્યારે તમને કોઈ નુકસાન કર્યું તો તમે ક્ષમતા રાખી લો ને, એ તો પુરસાદ છે. શું એટલે આ જીવ માત્ર ને સુખ આપવું, જો તમને સુખ જોઈતું હોય તો દરેક જીવ ને સુખ આપો. સુખ આપવાનું કઈ પૈસા આપી દેવાનું નથી. કઈ ગયા અહીં જતો હોય પૂછતો હોય તો રસ્તો દેખાડીએ, બીજું કઈ ભૂખ્યો હોય કઈ આપીએ, ના હોય ચા પીતો જા ભાઈ. શું આપડે જે બની શકે લોકોને સુખ આપવાનો પ્રયત્ન કરો ને, સહયોગ કરો ને, તો તમને સુખ તમારે ઘેર બેઠા આપવાનું જ છે. તમારે સુખ તમારે ખોલવા જવાનું ના હોય. આપડા લોકો તો સુખ ને જ ખોલવા જવા મળ્યા. શું થયું? સુખ તો ઘેર બેઠા તમારે બે જ આવે જ, બોલાવા આવે. એટલે આ સુખ તમે આપો તો ઇફેક્ટ આ જ આવે. સુખ આપવાનું લોકો બંધ થઈ ગયું ને, લોકોનું પેલા આપતા હતા તે બંધ થઈ ગયું. હવે પોતાના રૂમ માં પોતે સ્વતંત્ર મજા કરે. કેટલી બધી સાહેબી છે, આવી બધી સાહેબી કેવા રાજા રાજમેલો હતી, આવી સાહેબી કેવા છતાં પણ સુખ ના રહેવાનો અર્થ શું છે? આપડે આમ સમજો નહી ફરી ક્યારે ભેગા થશે? હવે પ્રભુ ઈચ્છા. પ્રભુ ઉપર તો કોઈ છે નહી. અને તારી અરજીઓ લોસ પ્રોપર્ટી ઓફિસ માં ગયો, અટલ થી અરજીઓ કરકે કરી દે. તકે સાથે લેડી એવરી ક્રિએચર, આ ક્રિએચર મારી નહીં, તમારા ક્રિએચર મારા શું રા? અને ભગવાન ઉપર થી કે છે ક્રિએચર ના મરે આપણાથી. હરી લોસ અંદર બધા છોકરા બધા અંદર કે છે મીઠ ખાઈએ છે. હિન્દુસ્તાન છે કે મીઠ ખાવ ખાય તો શું કરીએ? અમારા મા બાપ ખાય છે. એક તો આવરણ પાર વગર ચડી ગયું છે અવરું, અને મીઠ નું આવરણ તો બહુ ભારે હોય, સાબાના પતરા જેવું હોય. એક આપણું વેજીટેબલ નું આવરણ છે ને, તે એનું આવરણ બહુ પછી મને કહે છે મીઠ કેમ ના ખવાય એવો કઈ ખુલાસો અમને આપે. છોકરા કે બધા ખાય છે ને તમે ના ખાવાનું? મેં ખાજે ખાવા માટે વધુ નથી, પણ આપડે જે દૂધી ખાઈએ છીએ, દૂધી રીંગણા એ બધું ખાઈએ ને, તો આપડે કાપીએ છીએ ગલકું રીંગણા દૂધી ગમે તે બધું શાક આપણે વેજીટેબલ કાપીએ છીએ, તેકડે આપણને ચીતરી ચડે છે તો હાથમાં દુઃખ થાય છે? કોઈ જાતનું નથી થતું ને, દુઃખ ના થાય ને આપણને? કારણ કે અસર થતી નથી, એની અસર થવી જોઈએ પણ આપણને થતી નથી. એટલે આપણું એટલું હૃદય છે તે આપણું કઠણ છે. સમજે? કારણ કે એ જીવ છે પણ એટલું આપણું કઠણ છે હૃદય. તેના વાંધો ને, જો કઠણ હૃદય તમે ખાઓ. શું કહ્યું? પણ પછી મેં કહ્યું તું મરઘી કાપીને ખવાય છે, કાપી જાતે કરીને શાકે ના ખવાય. એ તો કે લોહી જોઈએ તો એમને ઉલટી થાય કે છે. હા, આટલું બધું હૃદય, આટલું હૃદય ઢીલું, તે ઢીલા ને જોતા જ આટલું હૃદય ઢીલું છે તો ખવાય જ નહીં. હાર્ટ ઉપર અસર થશે. એ તો જેનું હૃદય મજબૂત હોય તે ખાય, જેના હૃદય ને અસર થતી ના હોય તે ખાય. તમે સમજાયું? સમજાય એવી વાત છે કે નહીં? એ સમજાયું પણ ઠીક છે, એ સમજાયું પણ ખાવું જોઈએ ખરું. જેનું હૃદય કઠણ હોય એને ખાવું જોઈએ ખરું? એટલે જેનું હૃદય કઠણ હોય એને ખાવું જોઈએ ખરું? જેનું હૃદય કઠણ હોય એને ખાવું જોઈએ ખરું? જે જે જીવને માર્યો એની જવાબદારી એટલી જ રહે, બીજું કશું રહે. આ તો શારીર નું નુકસાન થાય છે, જવાબદારી પ્લસ હાર્ટ નું અસર થાય છે. ખોટો પુરુષાર્થ કરો ને, પણ એ ખોટો પુરુષાર્થ કહેવાય, એ ખોટો પુરુષાર્થ કહેવાય. ખોટો પુરુષાર્થ નહીં, અધમ પુરુષાર્થ, અધોગતિ નો. અરે અરે, પણ બરાબર પુરુષાર્થ બધે જે થવાનું થશે, આજે હાર્ટ હાર્ટ ખરાબ થઈ જાય અને હાર્ટ હાર્ટ ફેલ થશે, શું થશે ને? તો એવો ધંધો નાશ કરે ને. આપણા હાર્ટ ને જે ગમે નહીં, આપણા હાર્ટ જે જોવા ખુશી નથી, તે વસ્તુ ખાઓ એને શું અસર થાય? સમજાય એવી વાત? સાદી છે કે નથી? કે અઘરી છે? હા, એટલે છોકરા પણ છોડી દીધી. લસ અંદર વિશે છોકરા ને બધા કે છે, આથી એમ નહીં થઈ. અમને સમજાય એવી વાત છે કે અને કઈ દુઃખ ઓછો થાય એવું કરવું છે. આ દુઃખ તો વધારે વધારે વધારે વધારે. આ તો મોહ જાગ્યો છે, તો મોહ થી આ લાયું તે લાયું, તો દુઃખ વધારે છે, દુઃખ ઘટાડતા નથી. તમારે ગમ્યું તમારે ટાઈમ સુધરો બગડ્યો સુધરો તો બધી કામ સવાલો તો ઘણા બધા છે, સવાલો તો ઘણા બધા છે પૂછવાના. ના સમજવું જોઈએ તમને, પ્રાર્થ ના સમજી જાવ ને. એટલે પ્રાર્થ નો અભિમાન કરવાનું હોય નઈ ને. આ લોકો તો હા છોકરાઓ ને ભણાવે છે, એના પૈસા બાપા છે, અવરું અવરું બોલે છે કે મેં તને કેટલા પૈસા આપીને ત્યાં ભણાયો. તારે બાપા નું કઉ છું કે ના બોલાય, આ તો ફરજીયાત છે. ફરજીયાત માં બોલવું એ જોખમ નહી, આ તો ફરજો છે, તે ડ્યુટી છે ને, ડ્યુટી બાઉન્ડ છું. લોક જાણતા નથી ફરજીયાત છે નઈ ને આલી કે આપણે જે પ્રશ્નો વ્યવહારમાં આવે છે ને, એ બધા જો અક્કલ થી ઉકેલવામાં આવે બુદ્ધિ થી, તો એ બુદ્ધિ સારી છે. આ ગુસ્સે થઈ છે, ગુસ્સે ન કેવી રીતે થાય એ શોધખોળ કરે તારે હું જાણું ના બુદ્ધિ ક્યાંય પડે. કારણ નબળી ને તો કાઢવી જ જોઈએ, બુદ્ધિ નબળી ને તો કાઢી શકે છે. ક્રોધ માન માયાલો નબળી છે, શું છે? બુદ્ધિ નબળી ને કાઢી શકે છે. તમે કયા ગામ નામ? કરમસદ ના નહીં. આ તો સંપૂર્ણ વિજ્ઞાન, જેને જાણવા પછી બીજું જાણવા ના હોય, શું કહે? અને ભક્તિ એ તો રિલેટિવ બધું, આ તો રિયલ રિલેટિવ. કેવું? એને કઈ રીતે ઓળખી શકાય? આત્માને ઓળખવો કઈ રીતે? આત્માને ઓળખવો કઈ રીતે? તમારી પાસે આવે તો તમે જયારે તમારે કાલે પંદર ઓળખો છે, તો કાલે બાંટી લાવો ચોક્કસ. હું તને ખરો લાભ થઈ જશે, બરોબર ને? કાલે આવો તો બહુ સારી, કાલે આવો. બે દાડા આપડે રજાઓ છે, બે ત્રણ દાડા ત્યાં આગળ ઉતરવાનું સ્થળ છે આપડે, અને ત્યાં આવો તો ઘણું સારું થાય. ક્યારે આવવાના અહીંયા? તો એ આપણી પાસે રાતના ચોવીસે કલાક હાજર રહે, પછી ભૂલાય નહીં, જાગ્રત થયો કહેવાય. શું? અને જાગૃતિ સંપૂર્ણ રહ્યા કરે, આ તો જાગૃતિ જ નહીં ને. અત્યારે વાત કરીએ તો ભાઈ ભાઈ ભાઈ બોલી જાય પછી પછી ને સ્મશાન વૈરાગ્ય. સ્મશાન વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય જેમ. બે કલાક માં લીલ કાઢી નાખી આત્માને અનાવરણ કરી નાખીએ અને સર્વ પાપો ભસ્મીભૂત કરી નાખીએ. પાપ ની ભસ્મીભૂત થયા સિવાય કોઈ પણ માણસ જાગૃત થઈ શકે નહીં. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું જ્ઞાની પુરુષ પાપ નો ખોટો વાળી નાશ કરી નાખે. શાનાથી ભસ્મીભૂત કરે? જ્ઞાનાગ્નિ થી. શાનાથી? હા, જ્ઞાની અગ્નિ થી સર્વસ્વ ભૂત. ત્યારે હું કહી શકું ને ભાઈ હવે છે તે એક તને ચિંતા થાય તો મારી પાસે $2,00,000 નો દાવો મળશે. મેં તો તારી પાસે ફી નીકળી હતી કહ્યું. મારે હું તો મારા ધંધો કપડા પહેરું છું. હા, ઘરના કપડા પહેર્યું છે અને દેશમાં સાથે બધું જવું આવવું પડે અમદાવાદ મુંબઈ તે ઘરના ભાડાથી પડું છું. શું એક આ ફોરીનમાં આવવાનું થયું ત્યારે મેં આમની જોડે સર્ચ કરી એ બહુ મંડ્યા. એટલે ભાઈ અમારા દર્શન આવવાના એટલા બધા પૈસા અમારી પાસે સરપ્લસ હોય નહીં. એટલે કે અમારા પૈસા તમારે આવવું પડશે. એટલે દરપાર એમની જોડે કોન્ટ્રાક્ટ કરેલો છે કે આપણા ઇન્ડિયાના બધા જ માણસો નો લાભ મળી જાય. શું તે ત્રીજી સાલ આવ્યા તને કઈ સાલ પાસે બીજા સંજોગો એવા આવ્યા તમારે વહી રહી અને પછી આવતી સાલ પાછું આવીશું. શું મારી જો 3-4 જણ હોય ને એ બધા ટિકિટ વિકીટ ને બીજા બધા એટલે 12 મહિને 50,000 કે લાખ હજાર લાખ રૂપિયા ખર્ચ કરે છે ને. શું કે છે 14 વર્ષ અમારી પાસે $5 હતા તમને દાદા મળ્યા પછી મારી પાસે અત્યારે જબરદસ્ત ઉત્પન્ન થયું છે કે છે. શું ત્યારે બધા એમ જ ખર્ચવા છે ને ઉત્પન્ન થયું છે એમાં વાપરો. સંતોષ પોતાને થાય તો સારા કામમાં વાપરે નહીં તો વધારે સંપત્તિ વધારવા વાપરે. સંતોષ થાય પોતાને તો સારા કામમાં વાપરે નહીં તો વધારે ભેગા કરવાનું મન થાય. અને પોતાને અને જો લાભ ઉઠાવે કાલે આવે બઉ ઉત્તમ લાભ. નહી તો હીરો એમને ઈરા બકરી કોટે બધે હું જેને સમજે નથી. એટલે આ લાભ જો એવું ખોરતા જ હોય જો આત્મા સમજ તો બીજી કઈ ફરી આવું ઠેકાણું નહીં પડે એમ પીડી. કારણ કે પેલું સ્ટેપ બાય સ્ટેપ છે રસ્તો. કેવો છે? ક્રમિક ક્રમિક રસ્તો છે. સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ છે. પણ પરિગ્રહ ઓછા ચડે થાય તેમ તેમ સ્ટેપ ચડે ત્યાં લોકો પરિગ્રહ વધારે રહ્યા છે. ઉડતા સ્ટેપ ઉતરી ગયા છે. શું થયું? અને આ લિફ્ટ માર્ક છે. ચલો સ્ટેપ બાય સ્ટેપ આ લિફ્ટ માર્ક છે. શું છે? પછી તો છોડવા તો નહીં કહેશે. જો તમે ડિસાઇડ નથી કર્યું તો નહીં અવાય. ડિસાઇડ કરવું પડે. કોઈ કહે છે રજાઓ ત્યાં કે કાલે રજા છે ને પણ ત્યારે રજા છે ને તો અથડાવી રજા છે. તમે હું રહી ક્યાં હતા? આત્મજ્ઞાની એટલે ના કે આત્મજ્ઞાની ઉપર કેવળ જ્ઞાન માં 4 કુર્તા હોય. તો આ તમે વિભાજન કરી આપીએ પાપ પછી પછી ક્યાંક સંકેત થઈ જશે. કેવું પેલું સંકેત નહીં પેલું સંકેત કોઈ થતું સંજોગોમાં કેવળ જ્ઞાન બહુ ઓછા ને મળે છે. ઠીક છે. અત્યારના સંજોગમાં કેવળ જ્ઞાન બહુ ઓછા ને મળે છે. કેવળ ના થાય જ નહીં. મને થવું જોઈએ હું કેવ જ્ઞાન આપું છું લોકોને, પસતું નથી મને, પછી નહીં જાય પસતું નથી. અત્યારે કેવ જ્ઞાન પસે જ નહીં, આ કાળની વિશે શું છે એટલે ત્યાં અટકી જાય. એટલે એક અવતાર છે તે ત્યાંથી મહાવીર ક્ષેત્ર માં થાય, ત્યાંથી પછી મોક્ષ બચાવી જાય. સમજો ને, સિમંદર સાહેબ પાસે એટલે ભાઈ જો પ્રયોગ હોય તો આવજો. તમને અહીંથી આ રાજ યારી આપે, મારે તો હાથમાં નહીં ને. કરવું જ છે એવું નક્કી તો સંજોગો બાજી જાય, અને તેમ છતાં ના બાજે તો એ પુરુષાર્થ પ્રાર્થ કરે. શું કહે પ્રાર્થ કોને નામ કેવાય છે? લોકો નહીં કેતા બનવાનું છે બનશે, ના બનવાનું નહીં બને, બનવાનું છે બનશે, એવું શું કે છે? એવું બોલે છે ને? હા ખોટી વાત છે. બનવાનું એ બનતું હોય તો આપડે કહીએ ને કે ભાઈ આ ચાર જણ ગાડીઓ બંધ હોય કે ચલાવો, જે બનવાનું છે બનશે. તો શું થશે? એક્સિડન્ટ થાય. ના એટલે એવું ના કેવાય, આ લોકો જે બોલે છે આ બધું બીજું બોલે છે, બનવાનું એ બનશે એવું બોલાય જ નહીં. હું તો શું કહું ચાર જણે કે ઉગાડી માં કે ચલાવો ગાડી, સાવધાની પૂર્વક ચલાવો, પછી અથડે તે બનવાનું એ બન્યું. શું કહ્યું? આપણી બધી સાધન ની રાખતા જો અથડે પડી એ બનવાનું બને, પછી અમારાને કહીએ કે ભાઈ હિસાબ છે તારે મારે તો આપડે શું તારે ઘેર નહીં મારે ઘેર. સમજો ને, આમ ગાફેલ રહી પછી બનવાનું બને એવું બોલાતું છે. આ લોકો ગાફેલ રહીને બોલે છે. એવું શું કેટલા વર્ષથી રોસાઈ માં ગયા ભાવે તમારે નફો આપડે આ વાત છે બધા. અને મારી લીટ ઉપાડે ચોપડવા જેવું કહ્યું મેં એને ભાઈ આ છે સાધુ બાવાનું નામ એ ના આવે ધંધો ના કરતા એટલે તો ચોપડી આવો કહ્યું અહીં શું કા ચોપડવા આવ્યા કહ્યું એટલે પેલો ગભરાઈ ગયો બિચારો. પછી મેં શા હારું આવું બધું કરો છો એ કહો મને જે અવતાર ના હોય ને હોય તો નાખી દેવા નહીં પૂરું, અને ના હોય તો એના જે આપડે હિસાબ ના હોય ને આવે જ નહીં. મારે આ છોકરા તો બધા મરી ગયા, તો હિસાબ ચોખ્ખા થઈ ગયા ને. હવે મરી જાય એવી આપડી ઈચ્છે નહી, જન્મ મોટા થયા બધું મારે ઉમેદ છે પ્રજા, પછી ઘર લાવવું હોય છે બધું વસ્તી વધી ગઈ માટે કઈ જુદું તો રાખ ના ને, દાદા ની પ્રજા બધી જુદું રાખે ને. તમે સમજ પડે ને દાદા ની પ્રજા એટલે આપડે ફાયદા નો ફાયદા. ઘર મોટું છે એટલે બધી વસ્તી વધેલી છે ને એટલે બધા એવું લાગે નહી મોડું, પણ અંદર ખાને બહુ પ્રેમ. માણસ ફેરવું ફરી જાય એવો રસ્તો કરવાનો વરજ હોય છે. શું છે? અને હું નિમિત્ત છું, હું કઈ કરતા નથી, હું તો આ ક્રિયા બધો નિમિત્ત છું. શું છું? મારા હાથે આ રસ છે. અત્યારે તમે નૌકાર મંત્ર બોલો છો? નહીં બોલતા બોલવા છે. શું શું બોલો છો? નમો નમો હરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ. હરિહન કોને કહો છો તમે? નમો આયર્યાણ, આયર્યાણ કોને કહો છો? આચાર્ય. આયર્યાણ કોને કહો છો તમે? આચાર્યને કહો છો? આચાર્યને, સાધુ સાધુ ના નામ આપવાનું, નામ આપવાનું. સાધુ સાધવી ને બધા એટલે બોર્ડ મારે એટલે થઈ ગયા સાધુ ધોળું ગ્રામ બોર્ડ મારે એટલે સાધુ થઈ ગયા ભગવાન માહિર કહીશું કહીશું જોડાશે અને સાધુ કેમ કેવાય કે સાધુ થયા છે એવું ખાતરી શું થાય તે આપડે કહીએ કે સાહેબ આપ જે કહો છે મને ગમતી નથી આપ શું કહે અને એ ત્યાં મળે નાજી કાવ્યા રાગ છે આપડે ફેરી ના પડે સાધુ ઉપાધ્યાય છે દેખાય નઈ ભય ને ઠીક છે સાધુ થઈને એને અમારા કરતા તો ત્યાગ કર્યો ને બાળ બ્રહ્મચારી રહીને એના વડામાં પોતાનો ત્યાગ કરીને ના એ ત્યાગ ને તમે જરૂર નથી ભગવાન મારી ભગવાન ત્યાગ ની બહુ ગાંઠશે પણ એ તો સંયમ ને માને છે તો સંયમ કોને કહેવાય સંયમ દીધેલો કોઈ જગ્યાએ સંયમ ત્યાગ ને તો ત્યાગ તો બધે આ બધા બધા સાધુ કરે કોઈ ભગવાન ઉગડે વાળા કરે બીજા ઉગડે વાળા બધા સાધુ ત્યાગ તો કરે જ છે ને ત્યાગ ને માનવા નો સંયમ ને કહું છું શું કહું હા સંયમ એમને જ કે છે લોકો બસ બીજા બીજા જાણતા નથી એને શું ને કે પોતાને ખબર નથી અને આ બાજુ ધ્યાને લોકો ધ્યાન તો આ કેવા છે કે નહીં કોઈને પરીક્ષા જરૂર નથી કરે સંયમી કોને કહેવાય કે જેને ક્રોધ માન માયાલો નો સંયમ છે શું છે કચાયો નો સંયમ એનો સંયમ કહેવાય શું આત્યંત્ર ધ્યાન ના થાય એનો સંયમ કહેવાય આત્યંત્ર નામ જાણો છો ને એ ધ્યાન કયા પ્રકારે કહેવાય છે એટલે આ તો ધ્યાન કોને કહેવાય શું નામ તમારું તલકચંદ તમે તો આ મારું આ બધું બગાડ્યું તમે નલાયક માણસ છો એવું બધું કે એટલે તમને રૌદ્ર ધ્યાન થાય નહીં ગુસ્સો થાય એ રૌદ્ર ધ્યાન કહેવાય એ રૌદ્ર ધ્યાન નું ફળ નર ગતિ સમજ ને અને તમે કહો કે અત્યારે કઈ થી હું આ સાથે એનું એનું તિરે છે તે આતો જન એનું ફળ જાનવર ગતિ અને તમે સંસાર રાખો કોઈ અવળું બોલે તારે તો એનું ફળ ધર્મ ધ્યાન અને તેનું મનુષ્યતા તમે સમજો ને એટલે આ ધ્યાન તમે સેવા પછી સાધુ ને ત્યાગી કોને કહેવાય સંયમી કે જેને આતો ધ્યાન ના હોય શું કહે હરિહંત કોને કહો તમે નિરંકાર નિરાધાર નિરંકાર નિરાધાર નામ નામ શું હવે આ ચોઈસ હરિહન છે એ અત્યારે કોઈ પૂછો કોઈ ને બુદ્ધિશાળી માણસ કે સાહેબ આ ચોવીસ છે હરિહન છે એ ખરેખર હરિહન છે એ તો સિદ્ધ થયા શું થયું છે જેને હરિહંતા લોકો માને છે ને આખું જઈને બધું કમે છે સાધુ બાધુ બધા ભૂલ ખાઈને ચાલ્યા બધા ગામ આવે ખરું હું તો રસ્તે ચાલે ગામ આવે ખરું પાછળ ભટેક ભટેક કરે લોકો તો સિદ્ધ થઈ ગયા અહીંથી, જે નિર્વાણ બાંધા એ બધા સિદ્ધ થયા. તો જે સિદ્ધ થયેલા આપડે આર્યન કહીએ, તો જે માણસ ગવર્નર થયેલો હોય ત્યારે કલેક્ટર કહેવાના જેવી વાત છે. ગવર્નર કલેક્ટર કે ખરાબ ના લાગે. તેથી આ નૌકાર માં ફરતો નહી, નૌકાર માં કેટલો બધો સરસ મળે. તો ખરેખર સિદ્ધ કોણ, આર્યન કોણ? જો ખરેખર નૌકાર માત્ર બધું હોય તો હરિહન સિમંદર સ્વામી. શું કર્યું? સિમંદર સ્વામી અત્યારે ત્યાં છે ને, 1.5 લાખ વર્ષની ઉંમર છે. કેટલી છે? 1.5 લાખ વર્ષની ઉંમર છે. તમે સાંભળ્યું નહીં નામ? એને જો હરિહન માનો તો કામ થાય. એટલા માટે જૈન ના સાધુ ને સમજણ પાડી સાહેબ ને ભૂલ સમજાઈ. એટલે મેં છે તે ડેરાસર બાંધવા મળી હતી એટલા માટે સિમંદર સ્વામી. અત્યારે હાઈવે ઉપર તાપી નદી ના પાસે હાઈવે ઉપર બંધાય શરૂઆત થઈ ગઈ. શું કે એ જો થાય શાંતિ કરાય કરાય કે દક્ષિણ કરશે સિમંદર સ્વામી જોડે વચ્ચે સિમંદર સ્વામી મોટું જબરદસ્ત. આ બાજુ કૃષ્ણ ભગવાન, આ બાજુ મહાદેવજી નું, મહાદેવજી નીચે ગણપતિ, કૃષ્ણ ભગવાન નીચે અંબાજી માતાજી, બધું આ બધું જયારે દર્શન કરશે લોકો ત્યારે કલ્યાણ. અને અંદર અંદર છે તે મહાવીર, ઋષભદેવ, એ ચાર મૂર્તિ પછી આવશે. પહેલો બીજો 23-24 માં, પછી પદ્માવતી દેવી, પદ્માવતી દેવી ના બધા આવશે. બીજી બધા એ બધું જ ધ્યાન શું કરે તો હોય છે ને, શાંતિ હોય છે માણસ ને. આમ ક્યાં સુધી ચાલે? એટલે આ તો અમે કશું આવું કરીએ નહીં, પણ મને તો એની ત્યાંથી સંજ્ઞા થયેલી કે આ વર્લ્ડ ને ફેરવી હોય રસ્તો કરો. બિગિનિંગ થઈ ગઈ, આખું વર્લ્ડ ને છે, બધા ધર્મો અપસેટ થઈ ગયા. આમ થયા છે, શું થયું છે? આમ આમ થઈ ગયા. ફરી વખત અપસેટ કરીએ ત્યારે સીધા થાય. કેવું થાય? હા, ફરી શું કરવું પડે? આપડે અપસેટ જ કરવા, અપસેટ કરવા દે. મૂળ રસ્તે આવી જશે. માણસ કેટલા ભયંકર દુઃખો અત્યારે. હા હા, આ દુઃખો સહન નથી થઈ ગયા. અને પાછા દુઃખો વેઠી ને પાછા જવા ને કે નરગતિ, તિરણ ગતિ માં જાનવર માં. આ બધા જાનવર ગતિ માં જાય, કેટલી બધી મુશ્કેલી કરે. જો કઈ તો હોવું જોઈએ ને આપણી પાસે, સર્ટિફાઈ તો હોવું જોઈએ કે ભાઈ આ મનુષ્ય માં ફરી આવવા નથી. એટલું સર્ટિફિકેટ તો જોઈએ. બીજી બધી પછી વાત ના જોઈએ. આપણે શું ખબર પડે કે આ કયા કર્મ બધા તો શબ્દ નીકળ્યો હોય તો શબ્દ તો આગળ અસર થવાની.